શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 26 સાવિત્રી દેવીની પૂજા સ્તુતિનું વિધાન. નારદજીએ કહ્યું, ભગવાન, અમૃત જેવી દેવી તુલસીની કથા મેં સાંભળી, હવે આપ સાવિત્રીનું ઉપાખ્યાન કહેવાની કૃપા કરો. સાવિત્રી દેવી વેદ માતા છે એવું મેં સાંભળ્યું છે. આ દેવીનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને તેમની પ્રથમ પૂજા કોણે કરી અને પછી કોણે કરી તે મને કહો. ભગવાન નારાયણે કહ્યું, મુને, સર્વપ્રથમ બ્રહ્માએ વેદમાતા સાવિત્રીની પૂજા કરી હતી. ત્યાર પછી દેવતાઓએ તેમની પૂજા કરી અને ત્યારબાદ વિદ્વાનોએ તેમનું પૂજન કર્યું. એ પછી ભારતખંડમાં રાજા અશ્વપતિએ તેમની ઉપાસના કરી હતી અને પછીથી ચારે વર્ણના લોકો તેમની પૂજા કરવા લાગ્યા. નારદજીએ પૂછ્યું, બ્રહ્મન, રાજા અશ્વપતિ કોણ હતા? કઈ કામનાથી તેમણે સાવિત્રી દેવીની પૂજા કરી હતી? ભગવાન નારાયણે કહ્યું, મુને, મહારાજ અશ્વપતિ મદ્રદેશના રાજા હતા. શત્રુઓની શક્તિનો નાશ કરવાનો અને મિત્રોના કષ્ટનું નિવારણ કરવાનો તેમનો સ્વાભાવિક ગુણ હતો. તેમના પત્નીનું નામ માલતી દેવી હતું. ધર્મનું પાલન કરનાર તે મહારાણી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીની જેમ રાજા અશ્વપતિ સાથે શોભતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. તેથી રાણીએ વશિષ્ઠજીની આજ્ઞાથી ભક્તિપૂર્વક ભગવતી સાવિત્રીની આરાધના કરી, પરંતુ તેમને દેવી તરફથી કોઈ સંકેત મળ્યો નહીં. દેવીએ સાક્ષાત દર્શન પણ આપ્યા નહીં, તેથી દુઃખ સાથે તે રાણી ઘેર ચાલ્યા ગયા. અશ્વપતિ રાજાએ તેમને દુઃખી જોઈને નીતિયુક્ત વાત કહીને સમજાવ્યા. રાજા પોતે સાવિત્રી દેવીનું તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ગયા. ત્યાં ઇન્દ્રિયોને વશમાં કરી તેમણે કઠોર તપ કર્યું. રાજાને પણ ભગવતી સાવિત્રીના દર્શન તો ન થયા, પરંતુ કંઈક ઉપદેશાત્મક સંકેત તેમને મળ્યો. રાજાએ ત્યાં આકાશવાણી સાંભળી. આકાશવાણીએ કહ્યું, રાજન, તમે 10 લાખ ગાયત્રી જપ કરો. દરમિયાન ત્યાં પરાશર મુનિ પધાર્યા. રાજાએ તેમને પ્રણામ કર્યા. મુનિ રાજાને કહેવા લાગ્યા. મુનિએ કહ્યું, રાજન, ગાયત્રી મંત્રનો એક વાર જપ કરવાથી દિવસભરના પાપોનો નાશ થાય છે. 10 ગાયત્રી મંત્ર જપવાથી દિવસ રાતના બધા જ પાપો નાશ પામે છે. 100 જપ કરવાથી મહિનાના પાપ નાશ પામે છે. 1000 જપથી વર્ષોના પાપ નાશ પામે છે. 1,00,000 જપથી જન્મના પાપો નાશ થઈ જાય છે. 10 લાખ જપમાં અન્ય જન્મોના પાપોનો નાશ કરવાની અમોઘ શક્તિ છે. 1 કરોડ જપથી જન્મ જન્માંતરના પાપ નાશ થાય છે. 10 કરોડ ગાયત્રી જપથી બ્રાહ્મણ મુક્ત થઈ જાય છે. જપ કરનાર બ્રાહ્મણો પૂર્વાભિમુખ બેસીને હાથને સાપની ફેણ હોય તે રીતે રાખો. આગળના આંગળીના પર્વથી ક્રમશઃ નીચેથી ઉપર ગણતા જપ કરવા. આ કરમાળાનો ક્રમ છે. રાજન, માળા મલયાગીરી ચંદનના બીજની અથવા સ્ફટિક મણીની હોવી જોઈએ. જપ તીર્થક્ષેત્રમાં અથવા મંદિરમાં કરવા. પીપળાના અથવા કમળના પાન પર માળાને મૂકીને ગોરોચનથી વિલેપન કરી મંત્ર જાપ કરવા. જપ પછી વિદ્વાનોએ તે માળાને સ્નાન કરાવવું. પછી એ જ માળાથી વિધિપૂર્વક ગાયત્રીના 100 મંત્રનો જપ કરવો. મંત્ર જાપ પંચગવ્ય અથવા ગંગાજળથી શુદ્ધ કરેલી માળાથી કરવા. રાજર્ષ, તમે આ ક્રમથી 10 લાખ ગાયત્રી મંત્રના જપ કરો. તેનાથી તમારા 3 જન્મના પાપો નાશ પામશે. ત્યાર પછી તમે ભગવતી સાવિત્રીના સાક્ષાત દર્શન કરી શકશો. રાજર્ષ, તમારે પવિત્રતાપૂર્વક ત્રિકાળ સંધ્યા કરવી, કારણ કે સંધ્યા ન કરનાર અપવિત્ર વ્યક્તિને કોઈ પણ કર્મ કરવાનો અધિકાર નથી. સંધ્યા કર્યા વિના તે જે કંઈ સત્કર્મ કરે છે તેનું ફળ તેને મળતું નથી. જે પ્રાતઃ અને સાયંકાળની સંધ્યા કરતો નથી તે બ્રાહ્મણને તમામ બ્રાહ્મણોના કર્મમાંથી બહિષ્કૃત માનવામાં આવે છે. જીવન પર્યંત ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણમાં સૂર્ય જેવું તેજ હોય છે, એવા બ્રાહ્મણની ચરણ રજથી પૃથ્વી પવિત્ર બને છે. જે બ્રાહ્મણના હૃદયમાં સંધ્યાના પ્રભાવથી પાપ પ્રવેશી શક્યું નથી તેવો તેજસ્વી બ્રાહ્મણ જીવન મુક્ત છે, તેના સ્પર્શ માત્રથી તીર્થો પવિત્ર થઈ જાય છે. અને જેમ ગરુડને જોઈને સર્પ ભાગી જાય તેમ તેને જોઈને પાપો ભાગી જાય છે. ત્રિકાળ સંધ્યા ન કરનાર બ્રાહ્મણને આપેલા પિંડ અને તર્પણને તેના પિતૃઓ ગ્રહણ કરતા નથી તથા દેવતાઓ પણ સ્વેચ્છાપૂર્વક તેનો સ્વીકાર કરતા નથી. મુનિ આ પ્રમાણે કહીને મુનિવર પરાશરજીએ અશ્વપતિ રાજાને સાવિત્રી પૂજાનું વિધાન, ધ્યાન વગેરે આવશ્યક પ્રયોગ જણાવી દીધા. આ પ્રમાણે રાજાને ઉપદેશ આપીને પરાશર મુનિ પોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી રાજાએ સાવિત્રી દેવીની ઉપાસના કરી, તેથી તેમને દેવીના દર્શન થયા અને ઈચ્છા મુજબનું વરદાન મળી ગયું. નારદજીએ પૂછ્યું, ભગવાન મુનિવર પરાશરજીએ સાવિત્રીના ક્યાં ધ્યાન પૂજાનો કયો વિધિ તથા ક્યાં સ્તોત્રનો ઉપદેશ રાજાને આપ્યો હતો તથા રાજાએ ક્યાં વિધિથી શ્રુતિ માતા સાવિત્રીની પૂજા કરીને કયું વરદાન પ્રાપ્ત કર્યું? હું આ બધો પ્રસંગ સાંભળવા ઈચ્છું છું. સાવિત્રીજીનો મહિમા શ્રેષ્ઠ અને રહસ્યમય છે, કૃપા કરી મને તે કહો. ભગવાન નારાયણ કહે છે, નારદ, જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંયમપૂર્વક રહેવું અને ચતુર્દશીના દિવસે આ વ્રત કરવું, શુદ્ધ થઈને ભક્તિપૂર્વક સાવિત્રી દેવીની પૂજા કરવી, આ વ્રત 14 વર્ષ કરવાનું છે. તેમાં 14 પ્રકારના ફળ અને 14 પ્રકારના નિવેદ્ય અર્પણ કરવાના હોય છે. પુષ્પ ધૂપ તથા યજ્ઞોપવિત વગેરેથી વિધિપૂર્વક પૂજન કરીને નિવેદ્ય અર્પણ કરવાનું વિધાન છે. એક મંગળ કળશ સ્થાપિત કરીને તેના ઉપર પલ્લવ પાંદડા મૂકવા, પૂજા કરાવનાર અથવા કરનાર બ્રાહ્મણે ગણપતિ સૂર્ય અગ્નિ વિષ્ણુ અને શિવજીની પૂજા કરીને આવાહિત કળશ પર પોતાના ઈષ્ટદેવી સાવિત્રીનું ધ્યાન કરવું. તે ધ્યાન આ પ્રમાણે છે. માધ્યનિંદની શાખામાં વિધિનું વર્ણન છે. સ્તોત્ર પૂજા વિધાન તથા સમસ્ત કામપ્રદ મંત્ર પણ કહું છું. ભગવતી સાવિત્રીનો વર્ણ તપાવેલા સોના જેવો છે. તે હંમેશા બ્રહ્મ તેજથી જળહળે છે. એમની પ્રભા ગ્રીષ્મ ઋતુના મધ્યાહન કાળના હજારો સૂર્ય જેવી છે. તેમના મુખ પર હાસ્ય છવાયેલું છે. રત્નોના આભૂષણોથી અલંકૃત છે. બે વિશુદ્ધ ચિન્મય વસ્ત્રો તેમણે ધારણ કર્યા છે. ભક્તો પર કૃપા કરવા માટે જે સાકાર રૂપે પ્રગટ થયા છે. જગતને ધારણ કરનારા પ્રભુના આ પ્રાણ પ્રિયાને સુખદા, મુક્તિદા, શાંતા, સર્વ સંપત સ્વરૂપા તથા સર્વ સંપન્ન પ્રદાત્રી કહે છે. આ વેદના અધિષ્ઠાત્રી દેવી છે. વેદ શાસ્ત્રો તેમનું સ્વરૂપ છે. હું આવા વેદ બીજ સ્વરૂપા વેદ માતા ભગવતી સાવિત્રીની ઉપાસના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને નૈવેદ્ય અર્પણ કરવું, પછી શ્રદ્ધા સાથે કળશ ઉપર ભગવતી સાવિત્રીનું આહવાન કરવું. વેદોક્ત મંત્રોના ઉચ્ચારણ વડે 16 ઉપચારોથી ભગવતીની પૂજા કરવી, વિધિપૂર્વક પૂજા અને સ્તુતિ કર્યા પછી દેવીને પ્રણામ કરવા, આસન પાદ્ય અર્ધ્ય સ્નાન અનુલેપન ધૂપ દીપ નિવેદ્ય તાંબુલ શીતળ જળ વસ્ત્ર આભૂષણ માળા ચંદન આચમન અને મનોહર સૈયા, આ 16 ઉપચાર છે. આસનનો મંત્ર છે દેવી. આ આસન ઉત્તમ કાષ્ઠ અથવા સોનાથી બનાવેલું છે. દેવતાઓના આધાર રૂપ અને પૂર્ણિ આપનારું આસન મેં તમને અર્પણ કર્યું છે. પાદ્ય આ તીર્થજળ પુણ્યદાયી પ્રતિપદા પ્રતિપદ પૂજાના અંગરૂપ અથવા અત્યંત શુદ્ધ છે, તે તમને પાદ્ય તરીકે અર્પણ કરું છું. અર્ધ્ય દુર્વા તથા ફૂલની પાખડીઓથી યુક્ત પુણ્યદાયી અને શંખના જળથી મિશ્રિત આ પવિત્ર અર્ધ્ય હું તમને અર્પણ કરું છું. સ્નાન સુગંધવાળું પવિત્ર જળ, સ્નેહરૂપ સ્નાન માટેનું આ જળ તમને અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો. અનુલેપન હે અંબિકે, સુગંધિત પદાર્થોથી બનેલું પવિત્ર અને પ્રીતિ આપનાર દિવ્ય સુગંધિત જળયુક્ત આ વિલેપન હું આપને ભક્તિથી અર્પણ કરું છું. ધૂપ હે પરમેશ્વરી, સર્વ મંગળરૂપ સર્વ મંગળ આપનારા અને પુણ્યદાયી આ શ્રેષ્ઠ ધૂપનો તમે સ્વીકાર કરો. દીપ સુખદાયી પ્રકાશ આપનારા અંધકારનો નાશ કરનારો આ દીવો જગતને જોવા માટે હું તમને અર્પણ કરું છું. નૈવેદ્ય. તૃષ્ટિ આપનાર, પ્રીતિ દેનાર, ભૂખનો નાશ કરનાર, પુણ્યદાયી અને સ્વાદિષ્ટ આ નૈવેદ્યનો તમે સ્વીકાર કરો. વસ્ત્ર. પરમેશ્વરી રૂ તથા રેશમથી બનાવેલા શરીર માટે શોભારૂપ આ વસ્ત્રને ગ્રહણ કરો. આ વસ્ત્ર ધારણ કરવાથી સભામાં પ્રતિષ્ઠા મળે છે. આભૂષણ. હે દેવી, સોના વગેરે રત્નોથી બનેલા સદા પ્રકાશિત હોય શોભામાં વૃદ્ધિ કરનારા તથા સુખદ અને પુણ્ય પ્રદા રત્નવાળા આભૂષણોનો તમે સ્વીકાર કરો. ફળ. અનેક વૃક્ષોથી ઉત્પન્ન થયેલા અનેક આકારના ફળ સ્વરૂપ તથા ફળ આપવામાં સાધન રૂપ આ ફળને ગ્રહણ કરો. માળા. હે દેવી, અનેક પ્રકારના સુગંધિત પુષ્પોથી બનેલી આ માળા બધા મંગળોની પ્રતીક છે. તે મંગળમય તથા અત્યંત શોભાયમાન છે. પુણ્યદાયી આ માળાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેથી આપ એનો સ્વીકાર કરો. ચંદન. હે દેવી, પુણ્યપ્રદ અને અત્યંત સુગંધિત આ ચંદનનો સ્વીકાર કરો. સિંદૂર. લલાટની શોભા વધારનારું સુંદર સિંદૂર આભૂષણોમાં શ્રેષ્ઠ મનાય છે, તેનો તમે સ્વીકાર કરો. યજ્ઞોપવિત. શુદ્ધ ગાંઠોવાળી આ યજ્ઞોપવિત પવિત્ર સૂત્રમાંથી બનાવેલું છે અને તે વૈદિક મંત્રોથી શુદ્ધ કરેલું છે, તેનો સ્વીકાર કરો. દારૂ સારુ વિકારમ ચ. શ્લોક 9મા સ્કંદમાં 26મા અધ્યાયમાં 57-74 શ્લોક જે ઉપર જણાવેલો આપણે દેવીનો આહવાન અને વગેરેનું છે તેના શ્લોક હવે આ પ્રમાણે છે. દારૂ સાર વિકારમ ચ હેમાદિ નિર્મિતમ ચ વા દેવાધારમ પુણ્યદમ ચ મયા તુભ્યમ નિવેદિતમ તીર્થોદકમ ચ પાદ્યમ ચ પુણ્યદમ પ્રીતિદમ મહત પૂજાંગત ભૂતમ શુદ્ધમ ચ મયા તુભ્યમ નિવેદિતમ પવિત્ર રૂપમર્ધ્યમ ચ દુર્વા પુષ્પદલ આન્વિતમ પુણ્યદમ કતો યાક્તમ મયા તુભ્યમ નિવેદિતમ સુગંધમ ગંધોતોયમ ચ સ્નેહમ સૌગંધકારકમ મયા નિવેદિતમ ભક્ત્યા સ્નાનીયમ પ્રતિગુહ્યતામ ગંધદ્રવ્યોદ્ભવમ પુણ્યમ પ્રતિદમ દિવ્યગંધદમ મયા નિવેદિતમ ભક્ત્યા ગંધતોયમ તવાંબિકે સર્વમંગલરૂપમ ચ સર્વમ ચ મંગલપ્રદમ પુણ્યદમ ચ સુધૂપમ તમ ગુહાણ પરમેશ્વરી સુગંધયુક્તમ સુખદમ મયા તુભ્યમ નિવેદિતમ જગતામ દર્શનાથાય પ્રદીપમ દીપ્તિકારકમ અંધકારધ્વંસબીજમ ધ્વંસબીજમ મયા તુભ્યમ નિવેદિતમ તૃષ્ટિદમ પુષ્ટિદમ ચૈવ પ્રતિદિમ શુદ્ધિનાશનમ પુણ્યદમ સ્વાદુરૂપમ ચ નિવેદ્યમ પ્રતિગુહ્યતામ તાંબુલ પ્રવરમ રમ્યમ કર્પૂરાદિષુવાસિતમ તૃષ્ટિદમ પુષ્ટિદમ ચૈવ મયા તુભ્યમ નિવેદિતમ સુશીતલમ વારિષિતમ પિપાસા નાશકારણમ જગતા જીવરૂપ ચ જીવનમ પ્રતિગુહ્યતામ દેહશોભા સ્વરૂપમ ચ સભાશોભા વિવર્ધનમ કાર્પાસજમ ચ કૃમીજમ વસનમ પ્રતિગુહ્યતામ કંચનાદિ વિનિર્માણમ શ્રીકરમ શ્રીયુતમ સદા સુખદમ પુણ્યદમ રત્નભૂષણમ પ્રતિગુહ્યતામ નાના વૃક્ષ સમૃદ્ધતમ સમૃદ્ધભૂતમ નાના રૂપ સમન્વિતમ ફલસ્વરૂપમ ફલદમ ફલમ ચ પ્રતિગુહ્યતામ સર્વમંગલરૂપમ ચ સર્વમંગલમંગલમ નાના પુષ્પ વિનિર્માણમ બહુશોભા સમન્વિતમ સમન્વિતમ પ્રીતદમ પુણ્યદમ ચૈવ માલ્યમ ચ પ્રતિગુહ્યતામ પુણ્યદમ ચ સુગંધાઢ્યમ ગંધમ ચ દેવી ગુહ્યતામ સિંદુરમ ચ વરમ રમ્યમ બાલશુભા વિવર્ધનમ ભૂષણનામ ચ પ્રવરમ સિંદુરમ પ્રતિગુહ્યતામ વિશુદ્ધ ગ્રંથિયુક્તમ પુણ્યસૂત્ર વિનિર્મિતમ પવિત્રમ વેદમંત્રેણ યજ્ઞસૂત્રમ ચ ગુહ્યતામ વિદ્વાન પુરુષોએ આ દ્રવ્યોને મૂળ મંત્રથી મૂળ મંત્રથી ભગવતી સાવિત્રીને અર્પણ કરીને સ્તોત્ર પાઠ કરો. ત્યાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપતી સાવિત્રી. આ શબ્દની ચોથી વિભક્તિ વાળો છેલ્લે સ્વાહા અને લક્ષ્મી બીજ શ્રી શ્રીમ માયા બીજ હ્રીમ તથા કામ બીજ ક્લીમ જેના આરંભમાં હોય છે એવો હોમ હ્રીમ ક્લીમ શ્રી સાવિત્રી સ્વાહા આ અષ્ટાક્ષર મંત્ર છે. ભગવતી સાવિત્રીની બધી જ કામનાઓ આપનારા સ્તોત્રનો માધ્યનિંદની શાખામાં વર્ણન છે. બ્રાહ્મણો માટે જીવનના સારરૂપ આ સ્તોત્રને તમારી સામે હું કહું છું, સાંભળો. પ્રાચીન કાળની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોલોક ધામમાં બિરાજતા હતા. તેમણે સાવિત્રીને બ્રહ્માજીની સાથે જવાની આજ્ઞા આપી, પરંતુ સાવિત્રી તેમની સાથે જવા રાજી ન થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે બ્રહ્માજી વેદ માતા સાવિત્રીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી સાવિત્રીએ પ્રસન્ન થઈને બ્રહ્માજીને પતિ બનાવવાનું સ્વીકારી લીધું. બ્રહ્માજીએ સાવિત્રીની સ્તુતિ આ પ્રમાણે કરી હતી. બ્રહ્માજીએ કહ્યું, સુંદરી, તમે સચ્ચિદાનંદ સ્વરૂપા અને મૂળ પ્રકૃતિ રૂપા છો. તમારો દિવ્ય વિગ્રહ હિરણ્યમય છે. તમે મારા પર પ્રસન્ન થાઓ દેવી, તમે પરમ તેજ સ્વરૂપા છો. તમારા દરેક અંગોમાં પરમ આનંદમય દ્વિજ વર્ણોની જાતિ રૂપ સુંદરી, તમે મારા પર પ્રસન્ન થાઓ. સુંદરી, તમે નિત્ય નિત્ય પ્રિયા નિત્યાનંદ સ્વરૂપા તથા સંપૂર્ણ મંગળમય દેવી છો. હું તમારી પ્રસન્નતા ઈચ્છું છું. કૃપા કરો હે સર્વ સ્વરૂપા, તમે બ્રાહ્મણોના સર્વસ્વ છો. તમે સર્વોત્તમ તથા મંત્રોના સાર તત્વ છો. તમારી ઉપાસનાથી સુખ અને મોક્ષ સુલભ થઈ જાય છે. દેવી, મારા પર પ્રસન્ન થાઓ. સુંદરી, તમે બ્રાહ્મણોના પાપરૂપી લાકડાને ભસ્મ કરવા માટે ધખધખતા અગ્નિ સમાન છો. બ્રહ્મ તેજ આપવાનો તમારો સ્વાભાવિક ગુણ છે. તમે મારા પર પ્રસન્ન થાઓ. મનુષ્ય મન વાણી અથવા શરીરથી જે પણ પાપ કરે છે તે બધા પાપ તમારા નામ સ્મરણ માત્રથી ભસ્મ થઈ જાય છે. શ્રી બ્રહ્મોચ વાચ. બ્રહ્મોવાચ, સચિદાનંદ રૂપે તમ મૂળ પ્રકૃતિ રૂપિણી હિરણ્ય ગર્ભ રૂપે તમ પ્રસન્નતા ભવ સુંદરી તેજ સ્વરૂપે પરમે પરમાનંદ રૂપિણી દ્વિજાતિ નામ જાતિ રૂપે પ્રસન્ના ભવ સુંદરી નિત્ય નિત્ય પ્રિય દેવી નિત્યાનંદ સ્વરૂપિણી સર્વ મંગલ રૂપે ચ પ્રસન્ના ભવ સુંદરી સર્વ સ્વરૂપે વિપ્રાણામ મંત્ર સારે પરાત્પરે સુખ દે મોક્ષ દે દેવી પ્રસન્ના ભવ સુંદરી વિપ્ર પાપે મદદાય હાય જ્વલદ ગ્રી શિખે શિખોપે મે બ્રહ્મ તેજ પદે પ્રદે દેવી પ્રસન્ના ભવ સુંદરી કાયેન મનસા વાચા યત પાપમ કુરુતે નરહ તત તુસ્મરેણ માત્રેણ ભસ્મીભૂત ભવિષ્યતિ. સ્કંદ 9 અધ્યાય 26 શ્લોક 79-84 જે બ્રહ્માજીએ સ્તુતિ કરી હતી. આ પ્રમાણે સ્તુતિ કરીને જગતને ધારણ કરનારા બ્રહ્માજી ત્યાં સભા ભવનમાં વિરાજમાન થઈ ગયા. ત્યારે સાવિત્રી તેમની સાથે બ્રહ્મલોક જવા માટે તૈયાર થઈ ગયા. મુનિવર, આ સ્તોત્ર રાજથી રાજા અશ્વપતિએ ભગવતી સાવિત્રીની સ્તુતિ કરી હતી ત્યારે દેવીએ પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા. રાજાએ તેમની પાસેથી ઈચ્છાવર પ્રાપ્ત કર્યું. આ સ્તોત્ર રાજ પરમ પવિત્ર છે. મનુષ્ય જો સંધ્યા કર્યા પછી આ સ્તોત્રનો પાઠ કરશે તો ચાર વેદોના પાઠ કરવાથી જે ફળ મળે છે તેવા ફળનો અધિકારી બની જાય છે. અધ્યાય 26 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.